શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અધ્યાય 47-48 ભગવતી મંગલચંડી અને મનસા દેવીનું ઉપાખ્યાન. ભગવાન નારાયણ કહે છે, બ્રહ્મપુત્ર નારદ, વેદશાસ્ત્ર પ્રમાણે ષષ્ઠી દેવીનું ચરિત્ર કહ્યું. હવે ધર્મરાજ પાસેથી સાંભળેલું ભગવતી મંગલચંડીનું ઉપાખ્યાન અને સાથે સાથે તેમનો પૂજાવિધિ પણ સાંભળો. આ શ્રુતિ સંમત ઉપાખ્યાન સર્વ વિદ્વાનોને ઇષ્ટ છે. જે દેવી કલ્યાણ કરવામાં કુશળ અને મંગળોના પણ મંગળરૂપ છે તે નિપુણ દેવી મંગળચંડી કહેવાય છે. અથવા પૃથ્વીના પુત્ર મંગળ માટે પણ જે દેવી પૂજ્ય મંગળરૂપ તથા ઇષ્ટ દેવી રૂપ છે તે મંગલચંડી કહેવાય છે. મનુવંશમાં મંગલ નામના એક રાજા હતા. સપ્તદ્વીપ પૃથ્વી પર તેમનું શાસન હતું. તેમણે આ દેવીને ઇષ્ટ દેવતા માનીને પૂજન કર્યું હતું. તેના કારણે એ મંગલચંડી નામથી પ્રખ્યાત થયા. જે મૂળ પ્રકૃતિ ભગવતી જગદીશ્વરી દુર્ગા કહેવાય છે તેમનું આ બીજું રૂપ છે. આ દેવી કૃપાની મૂર્તિ ધારણ કરીને બધાની સામે પ્રગટ થયા છે. સ્ત્રીઓ માટે પરમ ઇષ્ટ છે. સર્વપ્રથમ ભગવાન શંકરે આ સર્વશ્રેષ્ઠ સ્વરૂપા દેવીની આરાધના કરી હતી. બ્રહ્મન ત્રિપુર નામના ભયંકર દૈત્યનો વધ કર્યો ત્યારે ભગવાન શંકર મોટા સંકટમાં પડી ગયા હતા. દૈત્ય ક્રોધમાં આવીને તેમના વાહન વિમાનને આકાશમાંથી નીચે પાડી દીધું હતું. ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુની પ્રેરણાથી શંકર ભગવાન ભગવતી દુર્ગાની સ્તુતિ કરવા લાગ્યા. તે પણ દેવી મંગલચંડી જ હતા, માત્ર રૂપ બીજું હતું. સ્તુતિ કરવાથી તે દેવી ભગવાન શંકરની સામે પ્રગટ થયા અને બોલ્યા, પ્રભુ તમારે ડરવું જોઈએ નહીં. ભગવાન શ્રી હરિ સ્વયં વૃષભનું રૂપ ધારણ કરી તમારે સામે ઉપસ્થિત થશે. વૃષભ ધ્વજ હું યુદ્ધ શક્તિ સ્વરૂપા બનીને તમારી સાથે રહીશ. પછી ભગવાન શ્રી હરિ અને મારી સહાયતાથી તમે દેવતાઓને પદચ્યુત કરનારા દાનવોને કે જેમણે તમારી સાથે ઘોર શત્રુતા કરી છે તેમને મારી શકશો. મુનિવર આ પ્રમાણે કહીને ભગવતી અંતર્ધ્યાન થઈ ગયા. તે જ ક્ષણે તે દેવીની શક્તિથી ભગવાન શંકર સંપન્ન થઈ ગયા. ભગવાન શ્રી હરિએ પણ શંકરને એક અસ્ત્ર આપ્યું હતું. તે અસ્ત્રથી શંકર ભગવાન ત્રિપુરને મારવામાં સફળ થયા. દૈત્યના મરાયા પછી સર્વ દેવતાઓ અને મહર્ષિઓએ ભગવાન શંકરની સ્તુતિ કરી. તે સમયે બધા ભક્તિમાં ખૂબ જ તરબોળ અને અત્યંત નમ્ર થઈ ગયા હતા. દેવતાઓએ ભગવાન શંકરના મસ્તક પર પુષ્પની વૃષ્ટિ કરી. બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને પ્રસન્ન થઈ તેમને શુભા આશીર્વાદ અને સદુપદેશ પણ આપ્યો. ત્યાર પછી ભગવાન શંકર સ્નાન કરીને ભક્તિ સાથે ભગવતી મંગલચંડીની આરાધના કરવા લાગ્યા. પાદ્ય અર્ધ્ય આચમન વસ્ત્ર પુષ્પ ચંદન અનેક પ્રકારના નૈવેદ્ય અબલી અલંકાર માળા તીર પિષ્ટક મધ સુધા તથા અનેક પ્રકારના ફળો દ્વારા દેવી ભગવતીની પૂજા કરી. નાચ ગાન વાદ્ય અને નામ સંકીર્તન પણ કરાવ્યું. ત્યાર પછી માધ્યનંદનની શાખામાં જણાવેલ ધ્યાન મંત્ર દ્વારા ભગવતી મંગલચંડીનું ભક્તિપૂર્વક ધ્યાન કર્યું. નારદ તેમણે મૂળ મંત્રનું ઉચ્ચારણ કરીને ભગવતીને બધા દ્રવ્યો સમર્પિત કર્યા. તે મંત્ર આ પ્રમાણે છે, ઔમ હ્રીં શ્રીં ક્લીં સર્વ પૂજ્યે દેવી મંગલચંડીકે હું હું ફટ સ્વાહા. 21 અક્ષરનો આ મંત્ર પૂજ્ય તથા ભક્તોની સર્વ કામનાઓ પૂરી કરવા માટે કલ્પ વૃક્ષ જેવો છે. 10,00,000 મંત્ર જપ કરવાથી આ મંત્ર સિદ્ધ થાય છે. હે બ્રાહ્મણ હવે ધ્યાન કહું છું, સાંભળો. આ સર્વસંમત ધ્યાન વેદ વિહિત છે. સુસ્થિર યૌવનવાળા ભગવતી મંગલચંડિકા સદા 16 વર્ષના જ દેખાય છે. એ શુદ્ધ સ્વરૂપા સુંદરીના હોઠ બિંબા ફળ જેવા લાલ છે. તેમનું મુખ શરદ ઋતુના કમળની શોભાને હરી રહ્યું છે. શ્વેત ચંપા જેવા તેમનો વર્ણન છે. એમની આંખો ખીલેલા કૃષ્ણ કમળ જેવી છે. સર્વનું ધારણ પોષણ કરનારી આ દેવી સર્વને સર્વ પદાર્થો આપવામાં અતિ ઉદાર છે. સંસાર રૂપી ઘોર સમુદ્રમાં પડેલા વ્યક્તિઓ માટે જ્યોતિ સ્વરૂપા છે. હું સદા તેમની ઉપાસના કરું છું. મુનિ, આ ભગવતી મંગલ ચંડીનું ધ્યાન મેં તમને કહ્યું, હવે સ્તવન પણ સાંભળો. મહાદેવજીએ કહ્યું, જગત માતા ભગવતી મંગલ ચંડિકા, તમે સર્વ વિપત્તિઓનો નાશ કરવાવાળા છો તથા આનંદ અને મંગળ આપણા આપવા સદા ઉત્સુક રહો છો. મારી રક્ષા કરો, રક્ષા કરો. ઉદાર હાથે હર્ષ અને મંગળ આપનારા ભગવતી મંગલ ચંડિકા, તમે મંગળદાતા, શુભા, મંગલ દક્ષા, મંગલા, મંગલાહારા તથા સર્વ મંગળ મંગલા કહેવાઓ છો. દેવી મંગળ ગ્રહ તમને પોતાના અધિષ્ઠાત્રી દેવી માનીને તમારી પૂજા કરે છે. મનુવંશના રાજા મંગલ તમારી નિરંતર પૂજા કરે છે. મંગલના અધિષ્ઠાત્રી દેવી, તમે મંગલોના મંગલ છો. જગતના સર્વ મંગલ તમારા પર આશ્રિત છે. તમે બધાને મોક્ષમય મંગલ આપો છો. મંગળવારના દિવસે પૂજવાથી મંગળમય સુખ આપો છો. તમે સમસ્ત જગતના મંગલાધાર અને સર્વ મંગલમય છો. આ સ્તોત્રથી સ્તુતિ કરીને ભગવાન શંકરે દેવી મંગલ ચંડિકાની ઉપાસના કરી. તેમણે મંગળવારના દિવસે પૂજન કર્યું હતું. ત્યાર પછી ભગવાન શંકર ત્યાંથી સ્વસ્થાને પધારી ગયા. આમ ભગવતી સર્વ મંગલા ભગવાન શંકર દ્વારા પ્રથમ પૂજ્યા બન્યા. તેમના બીજા ઉપાસક મંગલ ગ્રહ છે. ત્રીજા ક્રમે રાજા મંગલે તથા ચોથા ક્રમે મંગળવારના દિવસે કેટલીક સ્ત્રીઓએ તેમનું પૂજન કર્યું. પાંચમી વાર મંગલની કામનાવાળા મનુષ્યોએ મંગલ ચંડિકાનું પૂજન કર્યું અને ત્યાર પછી વિશ્વે ભગવાન શંકર દ્વારા પૂજાયેલા દેવી વિશ્વભરમાં સદા પૂજાવા લાગ્યા. મુનિ, ત્યાર પછી દેવતા, મુનિ, મનુ અને મનુષ્ય બધા જ આ દેવીની પૂજા કરવા લાગ્યા. જે મનુષ્ય એકાગ્ર મનથી ભગવતી મંગલ ચંડિકાના મંગલમય સ્તોત્રનું શ્રવણ કરશે તેનું અવશ્ય મંગળ થશે, અમંગળ તેની પાસે આવી શકશે નહીં. તેના વંશની વૃદ્ધિ થશે તથા તેને જીવનમાં હંમેશા મંગળ જ મંગળનો અનુભવ થશે. ભગવાન નારાયણ કહે છે, નારદ, દેવી ષષ્ઠી અને મંગલ ચંડિકાનું ઉપાખ્યાન મેં કહ્યું, હવે મનસા દેવીનું ચરિત્ર જે મેં ધર્મના મુખેથી સાંભળ્યું છે તે તમને કહું છું. સાંભળો, આ ભગવતી કશ્યપ મુનિના માનસ પુત્રી અથવા મનથી જાણી શકાતા હોય તે મનસા નામથી પ્રખ્યાત છે. આત્મામાં રમણ કરનારા સિદ્ધ યોગીની આ વૈષ્ણવી દેવીએ ત્રણ યુગ સુધી પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણની તપસ્યા કરી. ગોપીપતિ પરમ પ્રભુએ તેમના વસ્ત્રો અને શરીરને જીર્ણ થયેલા જોઈને તેમનું નામ જરતકારુ રાખ્યું. સાથે સાથે તે કૃપાનિધિએ કૃપાપૂર્વક તેમની અન્ય અભિલાષાઓ પણ પૂર્ણ કરી. તેમની પૂજાનો પ્રચાર કર્યો અને તેમણે સ્વયં પણ આ દેવીની પૂજા કરી. સ્વર્ગમાં સારી રીતે પૂજા પ્રાપ્ત કરીને આ દેવી બ્રહ્મલોકમાં ગયા અને ત્યાંથી પૃથ્વી પર અને પાતાળમાં પધાર્યા. મનને મુગ્ધ કરનારા આ સુંદરી દેવી ગૌરી નામથી જગતમાં નિરંતર પૂજાવા લાગ્યા. તેથી એ સાધ્વી દેવી જગત ગૌરીના નામથી પ્રખ્યાત થઈને સન્માન પ્રાપ્ત કરે છે. ભગવાન શિવજી પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તે શૈવી કહેવાય છે. ભગવાન વિષ્ણુના એ અનન્ય ઉપાસિકા છે. તેથી લોકો તેમને વૈષ્ણવી દેવી પણ કહે છે. જન્મે જે રાજાના યજ્ઞમાં એમના જ સત પ્રયત્નથી નાગોના પ્રાણોની રક્ષા થઈ હતી તેથી તેમનું નામ નાગેશ્વરી અને નાગ ભગીની પડ્યું. વિષ ઝેરનો નાશ કરવામાં પરમ સમર્થ હોય એમનું એક નામ વિષહરી છે. એમને ભગવાન શંકર પાસેથી યોગ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી તેથી તે સિદ્ધ યોગીની કહેવાય છે. શંકરજી પાસેથી મહાન યોગ અને જ્ઞાન પ્રાપ્ત કરવાના કારણે વિદ્વાનો તેમને મૃત સંજીવની તથા મહાજ્ઞાન યુતા કહે છે. આ પરમ તપસ્વીની દેવી મુનિવર આસ્તિકના માતા છે, તેથી આ દેવી જગતમાં સુપ્રતિષ્ઠિત થઈને આસ્તિક માતા નામથી પ્રખ્યાત છે. મુનિવર જરતકારુ મોટા મહાત્મા હતા, તેમણે પત્ની રૂપે આ દેવીનો સ્વીકાર કર્યો હતો. તે મહાન યોગી હતા, વિશ્વ તેમની પૂજા કરતું હતું, તેથી તેમને ત્યાં દેવી જરતકારુ પ્રિયા નામથી પ્રસિદ્ધ થયા. જરતકારુ જગત ગોરી મનસા સિદ્ધ યોગીની વૈષ્ણવી નાગ ભગિની શૈવી નાગેશ્વરી જરતકારુ પ્રિયા આસ્તિક માતા વિષહરી અને મહા જ્ઞાનયુતા બાર નામથી જગત તેમની પૂજા કરે છે. જે પુરુષ પૂજા સમયે આ બાર નામનો પાઠ કરે છે તેને તથા તેના વંશમાં જન્મેલા કોઈને પણ સર્પનો ભય રહેતો નથી. શ્લોક આ પ્રમાણે છે. જરતકારુ જગત ગૌરી મનસા સિદ્ધ યોગીની વૈષ્ણવી નાગ ભગિની શૈવી નાગેશ્વરી તથા જરતકારુ પ્રિયા અસ્તિક આસ્તિક માતા વિષહરેતી ચ મહાજ્ઞાનયુતા ચૈવ સા દેવી વિશ્વ પૂજિતા દ્વાદશૈતાની નામાની પૂજા કાલે તુ યહ પઠેત તસ્ય નાગ ભયમ નાસ્તિ તસ્ય વંશોદ ભવસ્ય ચ. નાગ ભયવાળા શયનખંડમાં જે ઘરમાં ઘણા નાગ ભરાયેલા હોય, નાગોને કારણે જે સ્થાન અત્યંત ભયંકર બની ગયું હોય તથા જે સ્થાન નાગોથી આવૃત હોય, ત્યાં પણ જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ કરશે તે ભયથી છૂટી જશે, તેમાં કોઈ સંદેહ નથી. જે મનુષ્ય આ સ્તોત્રનો નિત્ય પાઠ કરે છે તેને જોઈને નાગ ભાગી જાય છે. 10 લાખ પાઠ કરવાથી આ સ્તોત્ર સિદ્ધ થઈ જાય છે. જેને આ સ્તોત્ર સિદ્ધ થઈ ગયું હોય તે વિષ ભક્ષણ કરવામાં તથા નાગોની માળા બનાવીને નાગ પર સવારી કરવા સમર્થ બને છે. તે નાગાસન એટલે નાગાસન નાગ તલ્પ એટલે કે નાગની સૈયા વાળો તથા મહાસિદ્ધિ થઈને છેવટે ભગવાન વિષ્ણુ સાથે નિરંતર રમણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. મુનિવર હવે મનસા દેવીનું પૂજન વિધાન તથા સામવેદ કથિત ધ્યાન કહું છું, સાંભળો. ભગવતી મનસા શ્વેત ચંપાના પુષ્પ જેવા વર્ણવાળા છે. તેમનો વિગ્રહ રત્નોના આભૂષણોથી અલંકૃત છે. વિશુદ્ધ ચિન્મય વસ્ત્રો એમના શરીર પર શોભાયમાન થઈ રહ્યા છે. એમણે સર્પનું જનોય પહેર્યું છે. મહાન જ્ઞાનથી સંપન્ન હોવાથી પ્રખ્યાત જ્ઞાનીઓમાં પણ એ મુખ્ય ગણાય છે. એ સિદ્ધ પુરુષોના અધિષ્ઠાત્રી દેવી છે. આવા સિદ્ધિ પ્રદાતા સિદ્ધ સ્વરૂપિણી ભગવતી મનસા દેવીની હું ઉપાસના કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને મૂળ મંત્રથી ભગવતીની પૂજા કરવી જોઈએ. મુનિ આ દ્વાદશાક્ષર મંત્ર સિદ્ધ થઈ ગયા પછી ભક્તોના મનોરથો પૂર્ણ કરવા તે કલ્પવૃક્ષ સમાન છે. મંત્ર આ પ્રમાણે છે. ઔમ હ્રીં શ્રીં ક્લીં ઐં મનસા દેવ્યે સ્વાહા. 5 લાખ જપ કરવાથી આ મંત્ર સિદ્ધ થઈ જાય છે. તે પુરુષની બરાબરી ધન્વંતરી સાથે કરવામાં આવે છે. હે બ્રહ્મા, જે પુરુષ સંક્રાંતિના શુભ પ્રસંગે સ્નાન કરીને ભક્તિપૂર્વક આ ભગવતી મનસા દેવીનું આહ્વાન કરીને પૂજા કરે છે તથા પંચમી તિથિના દિવસે ધ્યાન કરીને તે દેવીને બલિ અર્પણ કરે છે, તે અવશ્ય ધનવાન પુત્રવાન તથા કીર્તિમાન બને છે. મહાભાગ, પૂજાનો વિધિ મેં કહ્યો, હવે ધર્મદેવના મુખેથી જે સાંભળ્યું છે તે ઉપાખ્યાન કહું છું, સાંભળો. પ્રાચીન કાળની વાત છે. પૃથ્વીના સર્વ લોકો નાગોના ભયથી વ્યાકુળ થઈ ગયા હતા. તેમણે કશ્યપ મુનિનું શરણ લીધું. કશ્યપ મુનિ પણ ભયભીત હતા, પરંતુ બ્રહ્માજીના સહયોગથી તેમણે વેદ બીજ પ્રમાણે મંત્રોની રચના કરી અને તપોબળથી તે મંત્રોના અધિષ્ઠાત્રી દેવીને મનથી ઉત્પન્ન કર્યા. આ પ્રમાણે આ દેવી મનથી ઉત્પન્ન થયા છે, તેથી મનસા નામે પ્રસિદ્ધ થયા છે. કુમારી અવસ્થામાં જ તે ભગવાન શંકરના ધામમાં ચાલ્યા ગયા. કૈલાસમાં જઈને તેમણે ભક્તિપૂર્વક ભગવાન ચંદ્રશેખરની સ્તુતિ કરી. મુનિપુત્રી મનસાએ દેવતાઓના 1000 વર્ષ સુધી ભગવાન શંકરની ઉપાસના કરી. ત્યાર પછી ભગવાન આશુતોષ તેમના પર પ્રસન્ન થયા. મુનિ શંકર ભગવાને પ્રસન્ન થઈને તેમને જ્ઞાન આપ્યું, સામવેદનું અધ્યયન કરાવ્યું અને ભગવાન શ્રી કૃષ્ણના કલ્પવૃક્ષ સમાન અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો. મંત્ર આ પ્રમાણે છે. લક્ષ્મી બીજ, માયા બીજ અને કામ બીજનો પહેલા પ્રયોગ કરીને કૃષ્ણ શબ્દના અંતમાં ડૈં ઐં વિભક્તિ લગાવીને નમઃ પદ જોડી દીધું. નમઃ પદ જોડી દેવું. ઔમ શ્રીમ હ્રીમ ક્લીમ કૃષ્ણાય નમઃ. ભગવાન શંકરની કૃપાથી હવે મુનિપુત્રી મનસાને ત્રિલોક્ય મંગલ નામક કવચ પૂજનનો ક્રમ, સર્વસંમત વેદોક્ત પુરુષચરણનો નિયમ તથા મંત્ર પ્રાપ્ત થઈ ગયું. ત્યારે તે સાધ્વી તેમની આજ્ઞા લઈને પુષ્કર ક્ષેત્રમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા. ત્યાં જઈને તેમણે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની ત્રણ યુગ સુધી ઉપાસના કરી. ત્યાર પછી તેમને તપસ્યામાં સિદ્ધિ પ્રાપ્ત થઈ. ભગવાન શ્રી કૃષ્ણએ તેમની સામે પ્રગટ થઈને દર્શન આપ્યા. ભગવાન શ્રી કૃષ્ણે તે કૃષકાય દેવી પર પોતાની દ્રષ્ટિ કરી. તેમણે સ્વયં પણ તે દેવીની પૂજા કરી અને અન્ય લોકો પાસે પણ પૂજા કરાવી. સાથે સાથે મનસા દેવીને વરદાન આપ્યું કે દેવી તમે જગત પૂજ્યા બનો. આ પ્રમાણે વરદાન આપીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે મનસા દેવીની સર્વપ્રથમ પૂજા ભગવાન શ્રી કૃષ્ણે કરી. ત્યાર પછી ભગવાન શંકર, કશ્યપ મુનિ, દેવતાઓ, મુનિઓ, મનુઓ, નાગો અને મનુષ્યો વગેરે દ્વારા ત્રિલોક શ્રેષ્ઠ દેવી સુપૂજિત થયા. પછી કશ્યપજીએ મહામુનિ જરત્કારો સાથે તેમનું લગ્ન કરાવ્યું. લગ્ન કર્યા પછી તે મુનિ તપ કરવા બેસી ગયા. તે એક દિવસ પુષ્કર ક્ષેત્રમાં વડના વૃક્ષ નીચે દેવી જરતકારોના ખોળામાં સૂઈ ગયા અને તેમને નિંદ્રા આવી ગઈ. દરમિયાન સંધ્યાકાળનો સમય થવા આવ્યો. સૂર્યનારાયણ અસ્તાંચલ તરફ જઈ રહ્યા હતા. મનસા દેવી પરમ સાધ્વી અને પતિવ્રતા હતા. તેમણે મનમાં વિચાર કર્યો, બ્રાહ્મણો માટે નિત્ય સાયમ સંધ્યા કરવાનું વિધાન છે. જો મારા પતિ નિંદ્રામાં સૂઈ જ રહેશે તો તેમને પાપ લાગશે, કારણ કે એવો નિયમ છે કે જે મનુષ્ય પ્રાતઃ અને સાયમ સંધ્યા સમયસર કરતો નથી તે તો પાપનો ભાગી બને છે, તેની દેહ શુદ્ધિ પણ રહેતી નથી. આવો વિચાર કરીને પરમ સુંદરી મનસાએ પતિદેવને જગાડ્યા. નારદ જાગ્યા પછી જરતકારો મુનિ અત્યંત ક્રોધાવેશમાં આવી ગયા. મુનિએ કહ્યું, સાધ્વી, હું સુખથી સૂઈ રહ્યો હતો, તમે મારી નિંદ્રા ભંગ કેમ કરી? જે સ્ત્રી પોતાના સ્વામીનું અપ્રિય કરે છે તેના વ્રત, તપસ્યા, ઉપવાસ અને દાન બધા સત્કર્મો નષ્ટ થઈ જાય છે. પતિનું અપ્રિય કરનાર સ્ત્રી કોઈ પણ સત્કર્મનું ફળ પ્રાપ્ત કરી શકતી નથી. જેણે પોતાના પતિની પૂજા કરી છે તેના દ્વારા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની જ પૂજા થઈ છે એમ માનવું. પતિવ્રતા સ્ત્રી માટે સ્વયં ભગવાન શ્રી હરિ જ પતિના રૂપમાં બિરાજે છે. સર્વદાન, યજ્ઞ, તીર્થાટન, વ્રત, તપ, ઉપવાસ, ધર્મ, સત્ય અને દેવ પૂજન, આ બધું જ પતિ સેવાના 16મા અંશની પણ બરાબરી કરી શકતું નથી. જે સ્ત્રી ભારત ખંડ જેવા પુણ્ય ક્ષેત્રમાં પતિની સેવા કરે છે તે પોતાના પતિ સાથે વૈકુંઠમાં જઈને શ્રી હરિના ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરે છે. સાધ્વી, જે આ પવિત્ર કુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી પોતાના પતિથી પ્રતિકૂળ આચરણ કરે છે તથા પતિને કટુ વચન કહે છે તે સૂર્ય ચંદ્રના આયુષ્ય સુધી કુંભી પાક નરકમાં વાસ કરે છે. ત્યાર પછી તે ચાંડાળને ઘેર જન્મે છે અને ત્યાં પતિ પુત્રના સુખથી વંચિત રહે છે. આમ કહીને જરતકારો મુનિ મૌન થઈ ગયા. ત્યારે મનસા દેવી ભયભીત થઈને ધ્રુજવા લાગ્યા. તેમણે પતિદેવને કહ્યું, સાધ્વી મનસાએ કહ્યું, હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા મહાભાગ, આપની સંધ્યા છૂટી ન જાય તેના ભયથી મેં આપને જગાડ્યા હતા, તે મારો દોષ છે જ. આ પ્રમાણે કહીને મનસા દેવી ભક્તિપૂર્વક પોતાના સ્વામી જરત્કારો મુનિના ચરણોમાં પડી ગયા. તે સમયે એક રોધાવેશમાં આવીને મુનિ સૂર્યદેવને શ્રાપ આપવા તૈયાર થઈ ગયા. નારદ તેમને જોઈને સ્વયં ભગવાન સૂર્ય સંધ્યાદેવીને સાથે લઈને ત્યાં આવ્યા અને ભયભીત થઈને વિનયપૂર્વક મુનિવર જરત્કારો સાથે યથાર્થ વાત કહેવા લાગ્યા. ભગવાન સૂર્યએ કહ્યું, ભગવાન આપ પરમ શક્તિશાળી બ્રાહ્મણ છો, સંધ્યાનો સમય જોઈને ધર્મનો ક્ષય થવાના ભયથી આ સાધ્વીએ આપને જગાડ્યા છે. મુનિ બ્રાહ્મણ શ્રેષ્ઠ, હું આપની શરણમાં આવ્યો છું, આપે મને શ્રાપ આપવા યોગ્ય નથી. બ્રાહ્મણનું હૃદય હંમેશા નવનીત જેવું કોમળ હોય છે. બ્રાહ્મણ ઈચ્છે તો ફરીથી સૃષ્ટિ કરી શકે છે, એમનાથી વધીને તેજસ્વી બીજું કોઈ નથી. બ્રહ્મજ્યોતિ બ્રાહ્મણો દ્વારા નિરંતર સનાતન ભગવાન શ્રી કૃષ્ણની આરાધના થાય છે. સૂર્યના ઉપરોક્ત વચન સાંભળીને વિપ્રવર જરત્કારો પ્રસન્ન થયા. તેમના આશીર્વાદ લઈને સૂર્ય સ્વસ્થાને પધારી ગયા. પ્રતિજ્ઞાની રક્ષા કરવા જરત્કારો મુનિએ મનસા દેવીનો ત્યાગ કર્યો. ત્યારે દેવીને અપાર દુઃખ થયું. દુઃખને લીધે તેમનું હૃદય શુદ્ધ થઈ ગયું. તે રડી રહ્યા હતા. આ વિપત્તિમાં તેમણે ભયથી વ્યાકુળ થઈને પોતાના ગુરુદેવ ભગવાન શંકર, ઈષ્ટ દેવતા બ્રહ્માજી અને શ્રી હરિ તથા જન્મદાતા કશ્યપજીનું સ્મરણ કર્યું. દેવીના ચિંતન કરવાથી આ દેવતાઓ ત્યાં પધાર્યા. પ્રકૃતિથી પર નિર્ગુણ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ મુનિવર જરત્કારોના ઈષ્ટ દેવતા હતા. તેમના દર્શન કરીને અત્યંત ભક્તિ સાથે મુનિએ વારંવાર પ્રણામ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. પછી ભગવાન શંકર, બ્રહ્મા અને કશ્યપને પણ તેમણે પ્રણામ કર્યા અને પૂછ્યું, મહાભાગ દેવતાઓ, આપ અહીં કેમ પધાર્યા છો? મુનિવર જરત્કારોની વાત સાંભળીને બ્રહ્માજીએ સમયોચિત વાત કહી. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રણામ કરીને બ્રહ્માજીએ મુનિને ઉત્તર આપ્યો, મુનિ તમારી આ ધર્મપત્ની મનસા પરમ સાધ્વી અને ધર્માભિમુખ છે. જો તમે તેનો ત્યાગ કરવા ઈચ્છો છો તો ત્યાગતા પહેલા તેને સંતાન પ્રાપ્ત કરાવો, જેથી તે પોતાના ધર્મનું પાલન કરી શકે. સંતાન થયા પછી સ્ત્રીનો ત્યાગ કરી શકાય છે. જે પુરુષ પુત્રો ઉત્પત્તિ કરાવ્યા વિના જ પ્રિય પત્નીનો ત્યાગ કરે છે તેનું પુણ્ય ચારણીમાં ભરેલા પાણીની જેમ વહી જાય છે. નારદ બ્રહ્માજીની વાત સાંભળીને મુનિવર જરત્કારોએ મંત્ર ભણીને યોગ બળનો આધાર લઈને મનસા દેવીની નાભીનો સ્પર્શ કર્યો અને તેમને કહ્યું. મુનિવર જરત્કારોએ કહ્યું, મનસા આ ગર્ભથી તને પુત્ર થશે. તે પુત્ર જીતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ ધાર્મિક બ્રહ્મજ્ઞાની તેજસ્વી તપસ્વી યશસ્વી ગુણવાન વેદવેતાઓ જ્ઞાનીઓ અને યોગીઓમાં શ્રેષ્ઠ વિષ્ણુ ભક્ત તથા પોતાના કુળનો ઉદ્ધારક થશે. આવો સુયોગ્ય પુત્ર ઉત્પન્ન થવાથી જ પિતૃઓને અતિ આનંદ થાય છે. જે પતિવ્રતા ધર્મનું પાલન કરે છે, પ્રિયભાષી છે અને સુશીલ છે તે પ્રિયા છે. જે ધર્મમાં શ્રદ્ધા રાખે છે, પુત્રવતી છે અને કુળની રક્ષા કરે છે તેને કુળવાન સ્ત્રી કહે છે. જે ભગવાન શ્રી હરિ પ્રત્યે ભક્તિ કરે અને ઈષ્ટ સુખ આપવામાં તત્પર રહેતો હોય તે જ બધું છે. જે પિતા શ્રી હરિનો માર્ગ દેખાડે તે જ પિતા છે. જે માતા ગર્ભવાસથી છોડાવે તે જ માતા છે. જે યમના ભયથી છોડાવે તે જ દયાળુ બહેન છે. જે ગુરુ વિષ્ણુ મંત્ર, વિષ્ણુ ભક્તિ અને જ્ઞાન આપે તે જ ગુરુ છે. કારણ કે બ્રહ્માથી માંડીને ચરાચર વિશ્વ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. વેદ અથવા યજ્ઞનો જે કંઈ સાર તત્વ છે તે એ જ છે કે ભગવાન શ્રી હરિનું સેવન કરવું. એ જ સર્વ તત્વનું તત્વ છે. ભગવાન શ્રી હરિની ઉપાસના સિવાયનું બધું જ વિડંબના માત્ર છે. મેં તને યથાર્થ જ્ઞાનોપદેશ કરી દીધો, કારણ કે સ્વામી એ જ કહેવાય છે જે જ્ઞાન આપે. જ્ઞાન દ્વારા સંસાર બંધનથી મુક્ત કરનાર જ સ્વામી કહેવાય છે. અને તે જ જો બંધનમાં નાખે છે તો તે શત્રુ છે. જે ગુરુ ભગવાન શ્રી હરિમાં ભક્તિ ઉત્પન્ન થાય તેવું જ્ઞાન આપતો નથી તે શિષ્ય ઘાતી છે, કારણ કે તે શિષ્યને બંધન મુક્ત કરી શકતો નથી. જે માતાના ગર્ભના દુઃખથી તથા યમ યાતનાથી મુક્ત કરી શકતા નથી તેમને ગુરુ પિતા અને બધું કઈ રીતે કહી શકાય. ભગવાન શ્રી કૃષ્ણનો સનાતન માર્ગ પરમ આનંદ સ્વરૂપ છે, જે નિરંતર આવા માર્ગે લઈ જવાનો પ્રયત્ન નથી કરતો તે શાનો બંધુ. તેથી હે સાધ્વી, તો નિર્ગુણ અને અચ્યુત બ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કર. તેમની ઉપાસનાથી મનુષ્યના બધા કર્મના મૂળ નષ્ટ થઈ જાય છે. પ્રિયા, મેં જે તારો ત્યાગ કર્યો છે મારા અપરાધને ક્ષમા કરી દે. સાધ્વી સ્ત્રીઓ ક્ષમાવાન હોય છે, સત્વગુણના પ્રભાવથી તેમનામાં ક્રોધ રહેતો નથી. દેવી, હું તપ કરવા માટે પુષ્કર ક્ષેત્રમાં જઈ રહ્યો છું, તું પણ આનંદપૂર્વક અહીંથી જઈ શકે છે, કારણ કે નિષ્પૃહ પુરુષોનો એકમાત્ર મનોરથ એ છે કે તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની ઉપાસના કરે. મુનિવરે જરત્કારોનું વચન સાંભળીને મનસાદેવી શોકગ્રસ્ત થઈ ગયા. તેમની આંખોમાં આંસુ છલકાયા. તેમણે નમ્ર ભાવે પોતાના પતિદેવને કહ્યું. દેવી મનસા બોલ્યા, પ્રભુ, મેં આપની નિંદ્રા ભંગ કરીને કોઈ દોષ કર્યો નથી, જેના કારણે તમે મારો ત્યાગ કરી રહ્યા છો. તેથી મારી પ્રાર્થના છે કે જ્યાં હું આપનું સ્મરણ કરું ત્યાં આપ મને દર્શન આપવાની કૃપા કરજો. પતિવ્રતા સ્ત્રીઓ માટે 100 પુત્રો કરતા પતિ વધુ પ્રિય છે. પતિ સ્ત્રીઓ માટે અત્યંત પ્રિય છે, તેથી વિદ્વાન પુરુષોએ પતિને પ્રિય કહ્યો છે. જે રીતે એક પુત્રવાળાનું પુત્રમાં, વૈષ્ણવનું ભગવાન શ્રી હરિમાં, એક આંખવાળાનું આંખમાં, તરસ્યા માણસનું જળમાં, ભૂખ્યાનું અન્નમાં, વિદ્વાનોનું શાસ્ત્રમાં, વૈશ્યોનું વેપારમાં નિરંતર મન જોડાયેલું રહે છે, તે જ રીતે પતિવ્રતાઓનું મન હંમેશા તેમના સ્વામીના કિંકર બની રહે છે. આ પ્રમાણે કહીને મનસાદેવી પોતાના સ્વામીના ચરણોમાં પડી ગયા. મુનિવર જરત્કારો કૃપાના સાગર હતા. તેમણે કૃપાવશ થઈને મનસાદેવીને ક્ષણ માટે પોતાના ખોળામાં લીધા અને નેત્રના જળથી ક્ષણવાર તેમને નવડાવી દીધા. વિયોગથી વ્યાકુળ થયેલા મનસાદેવીએ પણ આંસુથી ઉભરાઈ જતા નેત્રે મુનિના ખોળાને સીંચવા માંડ્યું. ત્યાર પછી તે બંને પતિ પત્ની જ્ઞાન દ્વારા શોક મુક્ત થયા. મુનિવરે જરત્કારો પોતાના પત્નીને સમજાવીને પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું વારંવાર સ્મરણ કરતા તપસ્યા કરવા ચાલ્યા ગયા. દેવી મનસા પણ કૈલાસ પર પોતાના ગુરુ ભગવાન શંકર પાસે ચાલ્યા ગયા. તેઓ શોકથી વ્યાકુળ હતા. ભગવતી પાર્વતીએ તેમને ખૂબ સમજાવ્યા. ભગવાન શંકર પાસેથી પણ તેમને શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત થયું. સમયના વહેવા સાથે એક દિવસ મંગળવાર શુભ યોગમાં મનસાદેવી એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર ભગવાન નારાયણનો અંશ અને યોગીઓ અને જ્ઞાનીઓનો પણ ગુરુ હતો. તે ગર્ભમાં હતો ત્યારે ભગવાન શંકરના મુખેથી તેને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. તેથી તે બાળક યોગીન્દ્ર તથા યોગીઓ તથા જ્ઞાનીઓનો ગુરુ થવાનો અધિકારી બન્યો. ભગવાન શંકરે તેનું જાત કર્મ અને નામકરણ વગેરે માંગલિક સંસ્કાર કરાવ્યા. તે બાળકના કલ્યાણાર્થે શિવજીએ તેને વેદનું શિક્ષણ આપ્યું. અનેક મણિ અને રત્નો બ્રાહ્મણોને દાનમાં આપ્યા. પાર્વતીજીએ લાખો ગાયો તથા અનેક રત્નો દાનમાં આપ્યા. ભગવાન શિવજી સ્વયં તે બાળકને ચારે વેદ અને વેદાંગનો તથા મૃત્યુંજયના શ્રેષ્ઠ જ્ઞાનનો પણ નિરંતર અભ્યાસ કરાવતા હતા. શિવજીની કૃપાથી તે બાળકમાં પોતાના ઈષ્ટ ગુરુદેવના પ્રતિ અપાર શ્રદ્ધા ઉત્પન્ન થઈ. પિતાના અસ્ત સમયે આ બાળક જન્મ્યો હોય તેનું નામ આસ્તિક રાખવામાં આવ્યું. મુનિવર જરત્કારો પણ ભગવાન શંકરની આજ્ઞાથી ભગવાન વિષ્ણુની ઉપાસના કરવા પુષ્કર ક્ષેત્રમાં ચાલ્યા ગયા હતા. તે તપોદન મુનિએ પરમાત્મા શ્રીકૃષ્ણનો મહામંત્ર પ્રાપ્ત કરીને दीर्घ काल सुधी तप कर्या पछी ते परम योगी भगवान शंकर जी ने वंदन करवा कैलाश पधार्या। त्यां थोड़ो समय ते रोकाया त्यारे तेमनो ते पुत्र पण त्यां ज हतो। त्यार पछी मनसा देवी तेमना पुत्र ने लईने एमना पिता कश्यप मुनि पासे आव्या। पुत्रवती कन्या ने जोईने प्रजापति कश्यप ने अपार हर्ष थयो। मुनि ते समय प्रजापति प्रसन्न थई ब्राह्मणों ने प्रचुर रत्नों दान में आप्या। बाळकना कल्याणार्थे अनेक ब्राह्मणों ने भोजन कराव्यू। परम तप कश्यप जी ना दीति अदिति तथा अन्य पत्नियों ने पण अति हर्ष थयो। मनसा देवी पुत्र साथे दीर्घकाल सुधी त्यां रोकाया तेमनु उपाख्यान कहू छू, सांभळो। त्यार पछी अभिमन्यु कुमार राजा परीक्षित ने ब्राह्मण नो श्राप थयो। नारद देवनी प्रेरणा थी परीक्षित ना हाथे एवं कर्म बनी गयु के तेमने ब्राह्मण नो श्राप थयो। ब्राह्मणे कह्यु, आ एक सप्ताह पूरु थता ज तक्षक नाग तमने करड़से। तक्षक सातमा दिवसे परीक्षित ने करड़ियो। राजा शरीर नो त्याग करीने परलोक गया। जन्मे जे राजाए तेमना पिताना मृत शरीरनो अग्नि संस्कार कर्यो। नारद त्यार पछी जन्मे जे सर्प यज्ञ कर्यो। ब्रह्म तेज थी अनेक सर्पो यज्ञ में होमाया। तक्षक गभराईने इंद्रनी शरण में गयो। त्यारे ब्राह्मणों इंद्र सहित तक्षक ने मारवा माटे तैयार थया। त्यारे इंद्र देवताओं साथे भगवती मनसा पासे गया। इंद्र अत्यंत भयभीत हता। तेमणे भगवती मनसा देवी नी स्तुति करी। त्यारे मातानी आज्ञा थी आस्तिक जन्मेजयना यज्ञ में आव्या। तेमणे जन्मेजय पासे इंद्र ने तक्षकना प्राणोनी याचना करी। ब्राह्मणोनी आज्ञा थी कृपावश राजाए तेमने प्राणोनु दान आपी दीधुं अने यज्ञनी पूर्णाहुति करी। अति प्रसन्न राजाए ब्राह्मणोने यज्ञांते दक्षिणा आपी। त्यार पछी ब्राह्मणो देवता अने मुनि मळीने मनसा देवी पासे गया અને બધાએ અલગ અલગ દેવીની પૂજા અને સ્તુતિ કરી। ઇન્દ્રએ શ્રેષ્ઠ સામગ્રી દ્વારા મનસા દેવીની પૂજા કરીને ત્યાર પછી તે દેવીના ભક્તિપૂર્વક નિત્ય પૂજા કરવા લાગ્યા। તેમણે ષોડશોપચારથી અતિ આદર સાથે પૂજા સ્તુતિ કરી। મનસા દેવીની આ પ્રમાણે અર્ચના કર્યા પછી બ્રહ્મા વિષ્ણુ અને શિવજીની આજ્ઞા પ્રમાણે સંતુષ્ટ થઈને સર્વ દેવતા પોતાના સ્થળ પર ગયા। નારદ આ પ્રમાણે મેં બધી કથાઓ કહી, હવે વધારે શું સાંભળવું છે? નારદજીએ પૂછ્યું, પ્રભુ દેવરાજ ઇન્દ્રએ ક્યાં સ્તોત્રથી મનસા દેવીની સ્તુતિ કરી હતી તથા ક્યાં વિધિથી પૂજન કર્યું હતું તે એ પ્રસંગ સાંભળવાની ઈચ્છા છે। ભગવાન નારાયણ કહે છે, નારદ દેવરાજ ઇન્દ્રએ સ્નાન કરી પવિત્ર થઈ આચમન કરી બે વસ્ત્ર પહેરી મનસા દેવીને રત્ન સિંહાસન પર પધરાવ્યા અને ભક્તિપૂર્વક સ્વર્ગ ગંગાનું જળ રત્નના કળશમાં લઈને વેદ મંત્રોના ઉચ્ચારણથી દેવીને સ્નાન કરાવ્યું। વિશુદ્ધ મનોહર બે વસ્ત્રો અર્પણ કર્યા। દેવીના સર્વાંગમાં ચંદનનો લેપ કર્યો। દેવરાજ ઇન્દ્રએ તે સમયે ગણેશ સૂર્ય અગ્નિ વિષ્ણુ શિવ અને ગૌરી આ છ દેવતાઓનું પૂજન કરીને મનસા દેવીની પૂજા કરી। ઓમ રીમ શ્રીમ મનસા દેવ્યે સ્વાહા આ દશાક્ષર મૂળ મંત્રનું ઉચ્ચારણ કરીને વિધિ પ્રમાણે પૂજાની બધી સામગ્રી દેવીને અર્પણ કરી। આ પ્રમાણે ઇન્દ્ર દ્વારા 16 પ્રકારની ઉત્તમ પૂજા સામગ્રી દેવીને અર્પણ કરવામાં આવી। ભગવાન વિષ્ણુની પ્રેરણાથી ઇન્દ્ર ભક્તિ સાથે પૂજા કરતા રહ્યા। પૂજા વખતે તેમણે અનેક વાજિંત્રો વગડાવ્યા અને મનસા દેવી ઉપર પુષ્પવૃષ્ટિ કરી। ત્યાર પછી બ્રહ્મા વિષ્ણુ અને શિવજીની આજ્ઞાથી ઇન્દ્રે પ્રેમપૂર્વક રોમાંચ સાથે અશ્રુભર્યા નેત્રોથી દેવીની સ્તુતિ કરી। ઇન્દ્ર બોલ્યા, દેવી તમે સાધ્વી પતિવ્રતાઓમાં પરમ શ્રેષ્ઠ તથા પરાતપર દેવી છો। અત્યારે હું આપની સ્તુતિ કરવા ઈચ્છું છું, પરંતુ આ મહાન કાર્ય મારી શક્તિની બહાર છે। હે પ્રકૃતિ દેવી, તમારા સ્તોત્રોમાં વર્ણવેલા લક્ષણ અને તમારા ચરિત્ર સંબંધી ઉપાખ્યાનનું વેદોએ વર્ણન કર્યું છે। હું તમારા અપાર ગુણોનું વર્ણન કરી શકું એમ નથી। તમે શુદ્ધ સ્વરૂપા છો, તમે ક્રોધ અને હિંસાથી બિલકુલ પર છો. મુનિવર જરત્કારુ તમારો ત્યાગ કરવામાં અસમર્થ હતા, તેથી તેમણે તમારી પાસે યાચના કરી હતી. તમે સાધ્વી દેવી માતા અતિદીની જેમ મારા પૂજ્ય છો. અતિદીની જગ્યાએ અદિતિ વાંચું. તમે દયારૂપે બહેન, ક્ષમારૂપે માતા છો. સુરેશ્વરી તમારી કૃપાથી સ્ત્રી પુત્ર સાથે મારી રક્ષા થઈ છે. હું તમારી પૂજા કરું છું. તમારા પ્રતિ મારો પ્રેમ ઉત્તરોત્તર વધતો રહે. જગદંબિકા તમે સનાતની દેવી છો, જોકે તમારી પૂજા સર્વત્ર અને નિત્ય થાય છે, છતાં પણ હું તમારો પૂજાનો પ્રચાર કરી રહ્યો છું. સુરેશ્વરી જે પુરુષ અષાઢ મહિનાની સંક્રાંતિના સમયે મનસા નામે પાંચમ અર્થાત નાગ પાંચમે અને મહિનાના અંતે અથવા દરરોજ ભક્તિ સાથે તમારી પૂજા કરશે, તેમને ત્યાં પુત્ર પૌત્ર અને સંપત્તિની વૃદ્ધિ થશે, એ નિશ્ચિંત છે. આ ઉપરાંત તમારા પૂજકને યશ કીર્તિ મળશે અને તે વિદ્વાન અને ગુણવાન થશે. જે વ્યક્તિ અજ્ઞાનવશ તમારી પૂજાથી વિમુખ થઈને નિંદા કરશે, તેને ત્યાંથી લક્ષ્મી ચાલી જશે અને તેને સર્પોનું સદા ભય રહેશે. તમે સ્વયં સર્વ લક્ષ્મી છો. વૈકુંઠમાં તમને કમલાલય અર્થાત લક્ષ્મીજીના અંશ માને છે. મુનિવર જરત્કારો ભગવાન નારાયણના અંશ છે. તપ અને તેજના પ્રભાવથી મન દ્વારા તમારા પિતાશ્રીએ તમારી ઉત્પત્તિ કરી. તમારી ઉત્પત્તિ અમારા રક્ષણ માટે જ થઈ છે. તેથી તમે મનસા દેવી કહેવાઓ છો. દેવી તમે સ્વયંની શક્તિથી યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેથી તમે મનસા દેવી બધાના પૂજ્ય અને વંદિતા બનો. દેવતાઓ ભક્તિ સાથે તમારી નિરંતર પૂજા કરે છે, તેથી વિદ્વાનો તમને મનસા દેવી કહે છે. દેવી તમે હંમેશા સત્યના ઉપાસક હોવાથી સત્ય સ્વરૂપા છો. જે પુરુષ નિરંતર તમારું ચિંતન કરે છે તેમને તમે પ્રાપ્ત થઈ જાઓ છો. મુનિ આ પ્રમાણે ઇન્દ્ર મનસા દેવીની સ્તુતિ કરીને વરદાન પ્રાપ્ત કરીને પોતાના સ્થાને પ્રસ્થાન કરી ગયા. આ સ્તુતિ સંસ્કૃતમાં આ પ્રમાણેના શ્લોકો છે. પુરંદર વાચ દેવી ત્વામ સ્તુતિમ ઇચ્છામિ સાધ્વીનામ પ્રવરામ વરામ પરાત પરામ ચ પરમામ નહિ સ્તોતુમ સમો અધુના સ્તોત્રાણામ લક્ષણમ વેદે સ્વભાવાખ્યાન તત્પરમ ન શમઃ પ્રકૃતે વક્તુમ ગુણાનામ ગણનામ તવ શુદ્ધ સત્વ સ્વરૂપા ત્વમ કોપ હિંસા વિવર્જિતા ન ચ શક્તો મુનિસ્તેન ત્યક્તુમ યાચ્ચાકૃતાયતઃ ત્વમ મયા પૂજિતા સાધ્વી જનની મે યથાદિતિ. દયા રૂપા ચ ભગિની ક્ષમા રૂપા યથા પ્રસુઃ ત્વયા મે રક્ષિતાઃ પ્રાણાઃ પુત્ર દ્વારાઃ સુરેશ્વરી અહમ કરોમી તત ત્વત પૂજાં પ્રતિક્ષ્વ વર્ધતાં સદા નિત્યા યદ્યપી પૂજ્યા ત્વં સર્વત્ર જગદંબિકે તથાપી તવ પૂજાં ચ વર્ધયામી સુરેશ્વરી યે ત્વાં અષાઢ સંક્રાંત્યાં પૂજ્ય ઇષ્યંતિ ભક્તિતઃ પંચમ્યાં મનસાખ્યાયાં માસાંતે વા દિને દિને પુત્ર પૌત્ર અદયસ્તેષાં વર્ધન્તે ચ ધનાની વે યશસ્વિનઃ કીર્તિમંતો વિદ્યાવંતો ગુણાન્વિતાઃ યે ત્વાં ન પૂજ્ય ઇષ્યંતિ નિંદ તત્ય જ્ઞાનતો જનાઃ લક્ષ્મીહીના ભવિષ્યંતિ તેષામ નાગ ભયદા ભયમ સદા ત્વમ સ્વયં સર્વ લક્ષ્મીશ્વ વૈકુંઠે કમલાલયા નારાયણ અંશા ભગવાન જરત્કારો મુનીશ્વરઃ તપસા તેજસા ત્વામ ચ મનસા સસૃજે પિતા અસ્માકં રક્ષણાયેવ તેન ત્વં મનસાભિધા મનસા દેવી શક્તયા ત્વં સ્વાત્માનં સિદ્ધ યોગિની તેન ત્વં મનસા દેવી પૂજિતા વંદિતા ભવ યે ભક્તયા મનસાં દેવાઃ પૂજ્યંત નિશં ભૃશં તેન ત્વાં મનસા દેવીં પ્રવદંતિ મની क्षिणः सत्य स्वरूपा देवी त्वं सत्य सत्य निसेवणात् यो हि त्वां भावे नित्यं स त्वां प्राप्नोति तत्परः। इन्द्रस्व मनसा स्तुत्वा गृहीत्वा भगिनं वरं प्रजगाम स्वभवनं भूषया सपरिच्छदम्। अहीं मनसा देवी पोताना पुत्र साथे कश्यप मुनि ने त्यां दीर्घकाल सुधी रहिया। परिवार नो बंधु वर्ग तेमनी सदा पूजन अभिवादन करतो हतो। नारद त्यार पछी गोलोक थी सुरभि गाय आवी अने पोताना दूध थी आदरणीय मनसा देवी ने अभिषेक करी सम्मानपूर्वक पूजा करी। सुरभि ए मनसा देवी ने अत्यंत दुर्लभ अने गोपनीय ज्ञान नो पण उपदेश कर्यो। त्यार पछी देवताओं ने सुरभि द्वारा पूजायेला मनसा देवी पुनः स्वर्गलोक में सीधावी गया। आ स्त्रोत्र पुण्य बीज कहवाय छे। जे पुरुष आ स्त्रोत्र नो पाठ करीने मनसा देवी नी उपासना करशे तेने तथा तेना वंशजों ने सर्पनो भय रहेशे नहीं। जो आ स्त्रोत्र सिद्ध थई जाए तो मनुष्य माटे झेर पण अमृत बनी जाए छे। आ स्त्रोत्रना 5,00,000 जप करवाथी ए सिद्ध थई जाए छे। पछी मंत्र सिद्ध पुरुष सर्पशाई सर्प ऊपर सुनार तथा सर्पनु वाहन करनार बने छे। अर्थात तेना पर सर्पनो कोई प्रभाव पड़तो नथी। अध्याय 47-48 समाप्त। बोलो श्री अंबे मात की जय।